श्री पद्म पुराण उत्तरखंड अध्याय 13 एकादशी ना जया वगैरह भेद नक्त व्रत नु स्वरूप एकादशी नी विधि उत्पत्ति कथा ने महिमा नु वर्णन। नारद जी पूछू, हे महादेव, महाद्वादशी नु उत्तम व्रत कई रीते थाय छे? हे सर्वेश्वर प्रभु, तेना व्रत द्वारा जे कई फल प्राप्त थाय छे તે બતાવવાની કૃપા કરો। મહાદેવજીએ કહ્યું, હે બ્રહ્મન, આ એકાદશી મહાન પુણ્ય ફળ આપનારી છે। શ્રેષ્ઠ મુનિઓએ પણ આનું અનુષ્ઠાન કરવું જોઈએ। ખાસ ખાસ નક્ષત્રનો યોગ થતા આ તિથિ જયા વિજયા જયંતી તથા પાપનાશીની આ ચાર નામોથી પ્રસિદ્ધ છે। આ બધી પાપનાશક છે। આ બધી એકાદશીઓનું વ્રત જ્યારે શુક્લ પક્ષની એકાદશીએ પુનર્વસુ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ જયા કહેવાય છે। તેનું વ્રત કરીને મનુષ્ય પાપથી અવશ્ય મુક્ત થઈ જાય છે। જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય તો તે ઉત્તમ તિથિ વિજયા નામે પ્રસિદ્ધ થાય છે। એમાં કરવામાં આવેલું દાન અને બ્રાહ્મણ ભોજન સહસ્ત્ર ગણું ફળદાયી છે તથા હોમ અને ઉપવાસ તેનાથી પણ વિશેષ ફળદાયી છે। જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ રોહિણી નક્ષત્ર હોય તો તે તિથિ જયંતી કહેવાય છે। તે સર્વ પાપોને હરી લેનારી છે। તે તિથિએ ભગવાન ગોવિંદની પૂજા કરવાથી મનુષ્યના સર્વ પાપ ધોવાઈ જાય છે। જ્યારે શુક્લ પક્ષની દ્વાદશીએ પુષ્ય નક્ષત્ર હોય તો તે મહાપુણ્યપ્રદ પાપ નાશીની તિથિ કહેવાય છે। જે એક વર્ષ સુધી દરરોજ એક પ્રસ્થ એટલે 32 પલ તલનું દાન કરે છે તથા જે માત્ર પાપ નાશીની એકાદશીનો ઉપવાસ કરે છે તે બંનેનું સમાન પુણ્ય છે। તે તિથિએ સંસારના સ્વામી સર્વેશ્વર શ્રી હરિની પૂજા કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે તથા પ્રત્યક્ષ દર્શન આપે છે। તે દિવસના તમામ પુણ્યકર્મોનું અનંત ફળ માનવામાં આવે છે। સગરના પુત્ર કુકુત્સ્થ નહુસ તથા ગાધી રાજાએ તે તિથિએ ભગવાનની આરાધના કરી હતી, જેથી ભગવાને આ પૃથ્વી પર તેમને સર્વ સમૃદ્ધિ આપી હતી। આ તિથિના સેવનથી મનુષ્યના 7 જન્મોના કાયિક વાચિક અને માનસિક પાપો નાશ પામે છે, એમાં લેશ પણ સંદેહ નથી। પુષ્ય નક્ષત્રથી યુક્ત પાપનાશીની એકાદશીની વ્રત કરીને મનુષ્ય 1000 એકાદશીઓના વ્રતનું ફળ પ્રાપ્ત કરી લે છે। તે દિવસના સ્નાન દાન જપ હોમ સ્વાધ્યાય અને દેવપૂજા વગેરે જે કંઈ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે। તેથી પ્રયત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ। જે સમયે ધર્માત્મા રાજા યુધિષ્ઠિર 5મા અશ્વમેઘ યજ્ઞનું સ્નાન કરી ચૂક્યા તે સમયે તેમણે શ્રીકૃષ્ણને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો। યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, નક્ત વ્રત તથા એક ભુક્ત વ્રતનું પુણ્ય તથા ફળ શું છે? હે જનાર્દન, આ બધું મને જણાવો। શ્રી ભગવાને કહ્યું, હે કુંતીનંદન, હેમંત ઋતુમાં જ્યારે પરમ કલ્યાણકારી માગસર માસ આવે ત્યારે તેના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ ઉપવાસ વ્રત કરવો જોઈએ। તેની વિધિ આ પ્રમાણે છે। દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર શુદ્ધ ચિત્તના પુરુષે 10મીના દિવસે સદા એક ભુક્ત રહેવું અથવા શોચ સંતોષાદિના નિયમોના પાલનપૂર્વક નક્ત વ્રતના સ્વરૂપને જાણીને તે અનુસાર એકવાર ભોજન કરવું। દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડી જાય છે તેને નક્ત કહે છે। રાત્રે ભોજન કરવું એ નક્ત નથી। ગૃહસ્થના માટે તારા દેખાય ત્યારે નક્ત ભોજનનું વિધાન છે અને સંન્યાસીને માટે દિવસના 8મા ભાગમાં, કારણ કે તેના માટે રાત્રિ ભોજનનો નિષેધ છે। હે કુંતીનંદન, 10મી રાત પસાર થયા પછી એકાદશીએ સવારે વ્રત કરનાર પુરુષે વ્રતનો નિયમ ગ્રહણ કરવો અને સવારે અને મધ્યાહને પવિત્રતા માટે સ્નાન કરવું। કુવાનું સ્નાન નિમ્ન શ્રેણીનું છે। વાવમાં સ્નાન કરવું મધ્યમ, તળાવમાં ઉત્તમ તથા નદીમાં સ્નાન તેનાથી પણ ઉત્તમ છે। જ્યાં જળમાં ઊભા રહેવાથી જળ જંતુઓને પીડા થતી હોય ત્યાં સ્નાન કરવાથી પાપ અને પુણ્ય સમાન રૂપે થાય છે. જો જળને ગાળીને શુદ્ધ કરવામાં આવે તો ઘરે પણ વિધિથી સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. સ્નાન પહેલા નીચેનો મંત્ર બોલીને શરીર પર માટી લગાડવી. અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે મે પાપમ યન્મયા પૂર્વ સંચિતમ. 40મા અધ્યાયનો 28મો શ્લોક. હે વસુંધરે, તમારી ઉપર થોડા અને રથ પર હે વસુંધરે, તમારી ઉપર ઘોડા અને રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તમને પોતાના પગથી માપ્યા હતા. હે મૃતિકે, મેં પૂર્વકાળમાં જે પાપ સંચિત કર્યા છે તે મારા પાપોને હરી લો. વ્રતી પુરુષે એકાગ્ર ચિત્ત અને દ્રઢ સંકલ્પ થઈને ક્રોધ અને લોભના પરિત્યાગ કરવો જોઈએ. અંત્ય જ પાખંડી મિથ્યાવાદી બ્રાહ્મણ નિંદક અગમ્ય સ્ત્રી સાથે ગમન કરનાર અને અન્ય પ્રકારના દુરાચારી પરધનહારી તથા પરસ્ત્રીગામી પુરુષ સાથે વાતચીત કરવી નહીં. ભગવાન કેશવની પૂજા કરીને તેમને નૈવેદ્ય અર્પણ કરવું. ઘરમાં દીપક પ્રગટાવેલો રાખો. હે પાર્થ, તે દિવસે નિંદ્રા અને મૈથુનનો પરિત્યાગ કરવો. ધર્મશાસ્ત્ર દ્વારા મનોરંજન કરતા રહીને સંપૂર્ણ દિવસ પસાર કરવો. હે નૃપશ્રેષ્ઠ, રાત્રે ભક્તિપૂર્વક જાગરણ કરવું. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને પ્રણામ કરીને ભૂલો માટે તેમની પાસે ક્ષમા માગવી. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી જ શુક્લ પક્ષની પણ છે. આજ વિધિ પ્રમાણે તેનું વ્રત કરવું જોઈએ. હે પાર્થ, દ્વિજ માટે ઉચિત છે કે તેણે આ બંને એકાદશી કરનારા વ્રતી લોકોમાં ભેદ બુદ્ધિ ઉત્પન્ન ન કરે. સંખોદ્વાર તીર્થમાં સ્નાન કરીને ભગવાન ગદાધરના દર્શન કરવાથી જે પુણ્ય થાય છે તથા સંક્રાંતિના અવસર પર 4 લાખનું દાન આપીને જે પુણ્ય પ્રાપ્ત કરવામાં આવે છે તે બધું એકાદશી વ્રતની 16મી કળાની બરાબરી પણ નથી. પ્રભા ક્ષેત્રમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયે સ્નાન દાનથી જે પુણ્ય થાય છે તે એકાદશી વ્રત કરનાર મનુષ્યને અવશ્ય મળે છે. કેદાર ક્ષેત્રમાં જળપાન કરવાથી પુનર્જન્મ થતો નથી. એકાદશીનું પણ આવું જ મહાત્મય છે. એ પણ ગર્ભવાસનું નિવારણ કરે છે. પૃથ્વી પર અશ્વમેઘ યજ્ઞનું જે ફળ થાય છે તેનાથી 100 ગણું વધારે ફળ એકાદશી વ્રત કરનારને મળે છે. જેના ઘરમાં તપસ્વી અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ભોજન કરે છે તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તે એકાદશી વ્રત કરનારને પણ અવશ્ય મળે છે. વેદાંગોના પારગામી વિદ્વાન બ્રાહ્મણને 1000 ગાયોનું પુણ્ય એકાદશી વ્રત કરનારને મળે છે. આ પ્રમાણે વ્રતીને આ પુણ્ય પ્રાપ્ત થાય છે જે દેવતાઓને માટે પણ દુર્લભ છે. રાત્રે ભોજન કરી લેવાથી 1/2 પુણ્ય મળે છે તથા દિવસે 1 વાર ભોજન કરવાથી નક્ત ભોજનનું 1/2 ફળ મળે છે. જીવ જ્યાં સુધી શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવું એકાદશીનું વ્રત કરતો નથી ત્યાં સુધી તીર્થ દાન અને નિયમ પોતાના મહત્વની ગર્જના કરે છે. તેથી હે પાંડવ શ્રેષ્ઠ, તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો. હે કુંતી નંદન, આ ગોપનીય અને ઉત્તમ વ્રત છે જેનું મેં તમને વર્ણન કર્યું છે. 1000 યજ્ઞનું અનુષ્ઠાન પણ એકાદશી વ્રતની બરાબરી કરી શકતું નથી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, પુણ્યમય એકાદશી તિથિની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આ સંસારમાં તે કેમ પવિત્ર માનવામાં આવે છે તથા દેવતાઓને તે કઈ રીતે પ્રિય થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે કુંતીનંદન, પ્રાચીન સમયની વાત છે. સત્યયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે બહુ જ અદ્ભુત અતિરૌદ્ર તથા સંપૂર્ણ દેવતાઓને માટે ભયંકર હતો. તે કાળ રૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ પરાજિત કર્યા. બધા દેવતાઓને તેણે જીતી લીધા હોવાથી તેમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ શક્તિહીન તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચરતા હતા. એક દિવસ બધા દેવતાઓ મહાદેવજીની પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવની આગળ બધી વાત કહી સંભળાવી. ઇન્દ્ર બોલ્યા, હે મહેશ્વર, આ દેવતાઓ સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે, તેમની શોભા મનુષ્ય સાથે રહેવામાં નથી. હે દેવ, કોઈ ઉપાય જણાવો, દેવતાઓ કોનો સહારો લે. મહાદેવે કહ્યું, હે દેવરાજ, જ્યાં સર્વને શરણ આપનારા, સર્વની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ, તેઓ તમારા લોકોની રક્ષા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓની સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર શ્રીસાગરમાં શયન કરી રહ્યા હતા. તેમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને સ્તુતિ શરૂ કરી. ઇન્દ્ર બોલ્યા, હે દેવ દેવેશ્વર, તમને નમસ્કાર છે. દેવતા અને દાનવ બંને તમને વંદન કરે છે. હે પુંડરીકાક્ષ, તમે દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો. હે જગન્નાથ, સંપૂર્ણ દેવતા મૂર નામના દાનવથી ભયભીત થઈને તમારા શરણે આવ્યા છે. હે ભક્ત વત્સલ, અમને બચાવો. હે દેવ દેવેશ્વર, અમને બચાવો. હે જનાર્દન, અમારી રક્ષા કરો, રક્ષા કરો. દાનવોનો વિનાશ કરનારા હે કમલનયન, અમારી રક્ષા કરો. હે પ્રભો, અમે બધા તમારી સમીપ આવ્યા છીએ, તમારા શરણમાં આવ્યા છીએ. હે ભગવાન, શરણમાં આવેલા દેવતાઓની સહાયતા કરો. હે દેવ, તમે જ પતિ, તમે જ મતિ, તમે જ કર્તા અને તમે જ કારણ છો. તમે જ બધા લોકોની માતા અને તમે જ બધાના પિતા છો. હે ભગવાન, હે દેવ દેવેશ્વર, હે શરણાગત વત્સલ, દેવતાઓ ભયભીત થઈને તમારા શરણે આવ્યા છે. હે પ્રભો, અત્યંત ઉગ્ર સ્વભાવના મહાબળી મૂર દૈત્ય બધા દેવતાઓને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. આની શ્લોક સંખ્યા પ્રમાણે છે. ઓમ નમો દેવ દેવેશ દેવ દાનવ વંદિત દૈત્યારે પુંડરી કાક્ષ ત્રાહી નો મધુસૂદન સુરાહ સર્વે સમાયાતા ભયભીતાશ્વ દાનવાત શરણમ ત્વામ જગન્નાથ ત્રાહીનો ભક્ત વત્સલ ત્રાહીનો દેવ દેવેશ ત્રાહી ત્રાહી જનાર્દન ત્રાહી વે પુંડરી કાક્ષ દાનવાનામ વિનાશક ત્વત સમીપમ ગતાહ સર્વે ત્વામેવ શરણમ પ્રભો શરણાગત દેવાનામ સહાયમ કુરુમ સહાયમ કુરુ વે પ્રભો ત્વમ પતિસ્ત્વમ મતિર્દેવ ત્વમ કર્તા ત્વમ ચ કારણમ ત્વમ માતા સર્વલોકાનામ ત્વમેવ જગતઃ પિતા ભગવન દેવ દેવેશ શરણાગત વત્સલ શરણમ તવ ચા અયાયાતા ભયભીતાશ્વ દેવતાઃ દેવતા નિર્જિતાઃ સર્વાઃ સ્વર્ગભ્રષ્ટા કૃતા વિભો અત્યુગ્રેણ હિ દૈત્યેન મુર નામના મહૌ જશા. 40મા અધ્યાયના 57 થી 63 શ્લોક સંખ્યા. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવરાજ, તે દાનવ કેવો છે? તેનું રૂપ અને બળ કેવું છે? તથા તે દૃષ્ટ ક્યાં રહે છે? ઇન્દ્ર બોલ્યા, હે દેવેશ્વર, પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. જેથી ભયંકર હતો તેનો પુત્ર મૂર દાનવ તરીકે પ્રસિદ્ધ થયો. તે પણ અત્યંત ઉત્કટ એટલે કે તીવ્ર પરાક્રમી અને દેવતાઓ માટે ભયંકર છે. ચંદ્રાવતી નામે પ્રસિદ્ધ એક નગર છે, તેમાં તેનો નિવાસ છે. તે દૈત્યો સમસ્ત દેવતાઓને પરાસ્ત કરીને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે. તેણે એક બીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા વરુણ પણ તેણે બીજા બનાવ્યા છે. હે જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું. તેણે બધા સ્થાન પર બીજા જ મૂકી દીધા છે. દેવતાઓ તો તેણે દરેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન જનાર્દન બહુ ક્રોધિત થયા. તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા. દેવતાઓએ જોયું, દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે. તેનાથી પ્રાસ્ત થઈને બધા દેવતાઓ દસે દિશાઓમાં ભાગી ગયા. હવે તે દાનવ ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો, ઉભો રહે તેનો લલકાર સાંભળીને ભગવાનના નેત્ર લાલ થઈ ગયા. તેમણે કહ્યું, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવ પર પ્રહાર શરૂ કર્યો. દાનવ ભયથી વિહોળ થઈ ગયા. હે પાંડુનંદન, ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધા મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. જે પાંડુનંદન, તે ગુફાનું એક જ દ્વાર હતું. ભગવાન વિષ્ણુ તેમાં સુઈ ગયા. દાનવ મૂળ ભગવાનને મારવા માટે પ્રયત્નશીલ હતો, તે તેમની પાછળ લાગ્યો રહ્યો. ત્યાં જઈને તેણે પણ તે ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને તેને બહુ હર્ષ થયો. તેણે વિચાર્યું, આ દાનવોને ભયભીત કરનારા દેવતા છે, તેથી આને હું અવશ્ય મારી નાખીશ. હે યુધિષ્ઠિર, દાનવ આવો વિચાર કરી રહ્યો હતો તે દરમિયાન ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. તે બહુ જ રૂપાળી સૌભાગ્યશાળીની તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. તેનું બળ પરાક્રમ અપાર હતું. દાનવરાજ મૂરે તે કન્યાને જોઈ કન્યાએ દાનવ પાસે યુદ્ધની યાચના કરી અને યુદ્ધ શરૂ થઈ ગયું. કન્યા યુદ્ધ કળામાં નિપુણ હતી. તે મૂર નામનો મહાન અસુર તેના હુંકાર માત્રથી ભસ્મ થઈ ગયો. દાનવના મૃત્યુ પછી ભગવાન જાગ્યા ત્યારે તેમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, આનો વધ કોણે કર્યો? કન્યા બોલી, હે સ્વામી, તમારી જ કૃપાથી મેં આ અસુરનો વધ કર્યો છે. શ્રી ભગવાને કહ્યું, હે કલ્યાણી, તમારા આ કર્મથી ત્રણેય લોકના મુનિ અને દેવતાઓને આનંદ થયો છે, તેથી તમારે જે ઈચ્છા હોય તે પ્રમાણે મારી પાસે કોઈ વરદાન માગો. દેવોને માટે દુર્લભ હોય તો પણ તમે માગશો તે તમને આપીશ. તે કન્યા સાક્ષાત એકાદશી જ હતી. તેણે કહ્યું, હે પ્રભુ, જો તમે પ્રસન્ન છો તો હું તમારી કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોને નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિદાતા થાઓ. હે જનાર્દન, જે લોકો તમારી ભક્તિ કરતા રહીને મારા દિવસે એટલે એકાદશીનો ઉપવાસ કરશે તેમને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. હે માધવ, જે લોકો ઉપવાસ નક્ત તથા એક ભોગતા રહીને મારા વ્રતનું પાલન કરશે તેમને તમે ધન ધર્મ અને મોક્ષ પ્રદાન કરવાની કૃપા કરો. શ્રી વિષ્ણુ બોલ્યા, હે કલ્યાણી, તમારી બધી અભિલાષા પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન મેળવીને મહાવ્રતા એકાદશી બહુ પ્રસન્ન થયા. બંને પક્ષોની એકાદશીનું ફળ સમાન છે, તેમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ કરવો ન જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતમાં કિંચિત ત્રયોદશી હોય તો તે ત્રિસ્પૃશા એકાદશી કહેવાય છે. એ ભગવાનને બહુ પ્રિય છે. જો એક ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીઓનું ફળ મળે છે. અને એ જ પ્રમાણે દ્વાદશીમાં પારણું કરવાથી 1000 ગણું ફળ માનવામાં આવે છે. અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી આ જો પૂર્વ તિથિ સાથે સંલગ્ન હોય તો તે તિથિઓમાં વ્રત ન કરવું. પરિવર્તીની તિથિ સાથે યુક્ત હોય તો જ એમાં ઉપવાસનું વિધાન છે. પ્રથમ દિને દિવસે અને રાત્રે પણ એકાદશી હોય તથા બીજા દિવસે કેવળ પ્રાતઃકાળે એક દંડ એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની દ્વાદશી યુક્ત એકાદશી જ ઉપવાસ કરવો જોઈએ. આ વિધિ બંને પક્ષોની એકાદશી માટે બતાવી છે. જે મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે છે તે વૈકુંઠ ધામમાં, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાય છે. જે મનુષ્ય દર વખતે એકાદશીના મહાત્મયનો પાઠ કરે છે તેને 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે. જે દિવસે કે રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મયનું શ્રવણ કરે છે તેઓ નિસંદેહે બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશી જેવું પાપનાશક વ્રત બીજું કોઈ નથી. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.